તમે જલેબી ખાઈ પછી ચા નો અભ્યાસ કરી દે ખરો ને, કરવાની જરૂર નહીં. વર્ધમાન સંકેત થઈ ચાહે મિથ્યાભાસ, એટલે જેમાં સત્યાભાસ કે આમાં સુખ માન્યું હતું તે આવે, સુખ મળું લાગે છે. ઠીક છે, ઉદય થાય ચારિત્ર નો એ ચારિત્ર નો ઉદય થયો. શું થયું? આ સુખ મળું લાગવું અને આ સુખ વિશેષ લાગ્યું, પછી ચારિત્ર નો ઉદય થયો. શું થયું? પણ અનુભવ માં હોવું જોઈએ, મળે બધી દારો મળે ને. નહીં બરાબર. હવે ત્યાં આગળ શું કે છે કે ઉદય થાય ચારિત્ર નો વિતરાક પદ વાસ થઈ ગયો. હવે એ કે છે આગળ નું પતિ શું કેવળ કેવળ એબ્સોલ્યુટ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન, અખંડ અખંડ નિરંતર જાગૃતિ. શું કહ્યું? એબ્સોલ્યુટ જાગૃતિ છે. કેવળ જ્ઞાન કઈ કઈ કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન ભલે તારો દેહ હોય, દેહ નહી સ્ત્રી હાથે નિર્વાણ કરે. આ તો દેહ હાથે રાખ્યું, કારણ કે એમને ત્યાગ કરવો પડતો હતો ને, ખબર પડતો હજુ ત્યાગ થતો નથી. તમે કરી નઈ શું લખે ત્યાગ કરવો છે પણ થતો નથી. કમિક માર્ગ ત્યાગ આવે બરાબર, પણ મન વચન કાય ને મોટી આઝાદી કહેવાય. કોઈ આચાર્ય ના જોઈ નથી આવી એટલે કૃપાળુ દેવ માં મન વચન શિષ્યારા મન માં જરા શંકા રહી જાય છે કે સાહેબ તમે એક કલાક માં અમને આ જ્ઞાન આપો અને એકદમ અજવાળું થઈ જાય છે, પણ આ તો અનંત અવતાર નું અંધારું ગુણાકાર કેવી રીતે મળે? ઠીક છે, શું કે છે અંધારું અનંત અવતારનું છે, તમે એક કલાક માં અજવાળું કરો એ મેળ સિદ્ધ પડે. તેથી કરવા દે કે કોટી વર્ષ નું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાન. શું કે છે તેમ વિભાવ અનાદિ ના જ્ઞાન થતા દોસ્તાય. વિભાવ વિભાવ અનાદિ જ્ઞાન જ્ઞાન આ વિભાવ એ વસ્તુ જે તમે સમજો છો ને તેવું નથી, આપડા જમીન જગત સમજો તેવું નથી. વિભાવ જો કહીએ નઈ તો આજના સાયન્ટિસ્ટો આપણને કે છે મારી ખોટા હતા. જો વિભાવ આજે જો તમે સમજો છો ને એ ભાવ માં જો વિભાવ સમજીએ ને તો સાયન્ટિસ્ટ કે છે મારી ખોટા થાય. વિભાવ એટલે વિશેષ ભાવ, બીજે કે શું કહ્યું? વિશેષ ભાવ પોતાની દાંડી બાઉન્ડ્રી છે તેના કરતા વિશેષ જાણવાનો ભાવ થયો. શું કહ્યું? હજુ સાયન્ટિસ્ટ કેવું કરે જાણવા માંગે છે. પછી શું કેવા માંગે છે? તેમ છૂટે દેહા અભ્યાસ તો નહીં કરતા તું કર નહી ભોગતા તું તે એક કલાક માં દેહા દેહ છોડી જાય. બોલે બોલે અત્યારે કરતા નથી તું કર્મ કરતા ભોગતા નથી. બોલે દેહા દેહ સુધી ગયો કરવા માટે આ દેહાદ્યાસ કાઢવા માટે બધા શાસ્ત્રો લખેલા. દેહાદ્યાસ કાઢવા માટે બધા શાસ્ત્રો લખેલા. ધ્યાન અને દેહાધ્યાસ એ બે માં શું ફેર? ધ્યાન ને દેહાધ્યાસ. હા, ધ્યાન તો એવું છે ને, ધ્યાન વસ્તુ જે ને આપણા કયા વિચારથી અને ધ્યાન કહીએ છીએ, ધ્યાન તો અનેક પ્રકારનો છે. કેવો છે? અનેક પ્રકાર. આ સંસ્કારનો અનેક પ્રકારનો ધ્યાન હોય છે, પણ ધ્યાન કયું? આત્મ ધ્યાન. શું? શુક્લ ધ્યાન. આત્મ ધ્યાન શુક્લ ધ્યાન કહીએ. અને દેહાધ્યાસ, દેહાભ્યાસ અને આત્મધ્યાન એ ઉત્તર દક્ષિણ જેટલું છેડું છે. શું છે? બે છેડા. બે છેડા દાદા. દેહાભ્યાસ વગર ધ્યાન લાગે જ કે રીતે? દેહાભ્યાસ, દેહાભ્યાસ ન છૂટે ત્યાં સુધી ધ્યાન કેમ લાગે? એટલે દેહાભ્યાસ ના છૂટે ત્યાં સુધી ધ્યાન કેવી રીતે લાગે? હા, પણ ધ્યાન થાય જ નહીં. જેટલા પ્રમાણ માં ધ્યાન ઉત્પન્ન થાય એટલું દેહાધ્યાસ સુપ્ત જાય. પ્રમાણ પ્રમાણ એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. દેહાધ્યાસ છૂટ્યો, દેહાધ્યાસ નો અર્થ શું? કે દેહ તે હું તો તાદાત્મ્ય ભાવ. હા, તાદાત્મ્ય ભાવ અને દેહાત્મ બુદ્ધિ, દેહ તે દેહ આત્મા છે એવું બુદ્ધિ ઉત્પન્ન થઈ. તો આત્માને આત્મબુદ્ધિ એ જાણવો તે દેહાધ્યાસ શું કહેવાય? શું કહે? નહી ભક્ત, એ ધર્મ થી મોક્ષ છે. તું છું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અભિયાન સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખામ. બીજું કહીએ કેટલું કર વિચાર. હા, હવે આ છે તે ક્રમિક માર્ગ માં વિચાર કરે તો પામ એવું છે. ક્રમિક માર્ગ માં વિચાર કરે તો, અને અહીં તો આત્મા પ્રાપ્ત થયા પછી વિચાર ના રહ્યું. શું વિચારે આત્મા પણ એનાથી ક્યાં પહોંચી શકાશે? જે સદગુરુ આપી છે વાત, સમજણ આપીશ તેના પર વિચાર કરીશ તો તું જે જગ્યાએ પહોંચી. અક્રમ માં એક વખત સ્વરૂપ નું જ્ઞાન થયા પછી ઊંચે ચડ્યા પછી પાછો નીચે ઉતરી પડવાનો સંભવ ખરો? નીચે પડવું હોય તેના માટે ના કહેવાય ને આપણાથી? ના, પોતાની ઈચ્છા થાય તો. બાકી જો કદી કોઈ પાડી નહીં શકે, બીજી શક્તિ પાડી નહીં શકે, સમજ પડે ને? પોતાની ઈચ્છા થાય તો તેના પેપર ઈચ્છા થાય એવું કહેવાય નઈ ને. પણ છતાં આપડે છૂટ તો રાખવી પડે કે ભાઈ કોઈ પછી મારે કરવું થવું છે બોલો. આપડે ના કહેવાય નઈ ને ડાક્ટર સાહેબ? ના કહેવાય આપણાથી? એવું કોઈ ઈચ્છા જ ના કરી. આત્માની ઝાંખી થાય, સ્વરૂપનું દર્શન થાય, એ આનંદ અનુભવ્યા પછી નીચે ઉતરવાનો સવાલ ક્યાં બોલાય? એક વખત આત્મા નો આનંદ પ્રાપ્ત થયો, એ સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત થયા પછી પછી ઈચ્છે તો કેવી રીતે નીચે જાય? કે છે જાય જ નહીં નીચે, પણ એ જોઈન્ટ જોઈન્ટ ખોદી નાખવા માંગતો હોય તો કાલે પણ ખોદી નાખે. એ ખોદી નાખવાની બુદ્ધિ એને ક્યાંથી આવે? આવું બનતું નથી 100% માં બને જ નહીં, પણ છતાં કોઈ કહેશે કે મારે કરવું જ છે બોલો, તમે શું કરશો? એક તકો મારા માટે રાખ્યો. એનો વિચાર છે વર્તમાન માં જ વર્તે, વર્તમાન જ રહ્યા કરે. જેટલા અમે જ્ઞાન આપ્યું ને, આ નિરુદય નિરુબના બધા જેટલા જ્ઞાન છે પરિણામ પામી ગયા, એટલા વર્તમાન માં રહ્યા કરે. વર્તમાન માં ભવિષ્કાર માં કરે, કારણ કે ભવિષ્કાર નું જ્ઞાન આપ્યું વ્યવસ્થિત છે. શાસ્ત્રકારે કહ્યું ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વંચા નહીં, વર્તમાન વર્તે સદા તો જ્ઞાની જ. વર્તમાન માં વર્તે નહીં તો હજી કોઈ જ્ઞાની કહેવાય જ નહીં. એટલે આપણું આ જ્ઞાન છે ને વર્તમાન માં વર્તાવનારું. કેવું છે? નિરંતર વર્તમાન માં. આગળ પાછું નું વિચાર કરવા જરૂર છે. પરિક્રમણ એ તો પાછલી વસ્તુ યાદ કરીને પ્રાયશ્ચિત તો કરવું જ ને, એટલે પાછલું યાદ તો કરવું જ ને. પ્રતિક્રમણ એટલે પાછલું યાદ કરીને પ્રાયશ્ચિત કરવું, એટલે પાછું તો યાદ કરવું પડે ને. પ્રતિક્રમણ માં એ યાદ નથી કરવું પડતું, યાદ કરવું એ પૂતગલ થઈ ગયું કેવાય. શું કહ્યું? પૂતગલ. હા, તો દેખાય આપણને, દેખાય જેને તમે યાદ કરવા માંગો છો એ પરિશ્રમ છૂટી ગયો અને તમને દેખાય એમ કે આ દોષ થયેલો તો આ દોષ થયેલો. યાદ કરવું પડે તો યાદ કરવાનું રહે જ નહીં આમાં. આ વિજ્ઞાન પછી યાદ કરવાનું કશું રહેતું નથી. યાદગીરી એ શું છે? કોઈ કહેશે કે આ ભાઈને તો બહુ જબરદસ્ત યાદગીરી છે, અને મને છે તે આજનો શું વાર છે તે ખબર નથી, તારીખ શું છે તે ખબર નથી, ક્યાં ગામ કે ઠામ કે એવું કશું મને ખબર. કારણ કે યાદગીરી એ શું છે? યાદગીરી જેમાં જેને છે તે રાગદેશ હોય તેમાં જ યાદગીરી રહે. જેના શાસ્ત્રો ઉપર રાગદેશ બહુ હોય, રાગ હોય તો એ બહુ યાદ રહે. જેના જેમાં રાગ તે યાદ રહે, તે યાદ રહે નહીં. જેના શાસ્ત્રો ઉપર રાગ હોય તેના શાસ્ત્રો બહુ યાદગીરી રહ્યા કરે. એટલે અમને તો એવું રાગદેશ રહ્યા નથી એટલે અમને કશું યાદ જ ના હોય. તો અને મારી જોડે તમને બે હોય એટલે તમે તમારી યાદગીરી ભૂલી જાઓ. વાતાવરણની અસર ગ્રહોમાં આત્મા પરિવર્તન કરી શકે કે નહીં? આ ગ્રહોમાં આત્મા પર્યટન કરી શકે કે નહીં? આ ગ્રહો બધા છે એ ગ્રહોમાં આત્મા જઈ શકે ખરો? બ્રહ્માંડ ના બધે આત્મા બધે પહોંચી શકે. આત્મા ક્યાં ના પહોંચે? જાણવાનું એ જોવાનો જાણવાનો વિકલ્પ કરે તો એમની આજ્ઞા જ કરી છે. એટલે ગઈ વસ્તુ સોચે નહીં, વાગમ વાંચા નહીં, વર્તમાન વર્તે સદા. તો તમને મારે આગળ નો કશું વિચાર આવે છે? કલીથી રહિત થયો, કાળ દોષ કલીથી થયો, નહીં મર્યાદા કામ કોઈ નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ માનવતા ને માટે બીજી મર્યાદા મને ના હવે એ રીતે

Thank you.

Yeah.